श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 20-21 लक्ष्मीपुत्र एक वीरनु चरित्र। जन्मेजय पूछू। मुनिवर जन्मेजय कहू, मुनिवर व्यास जी, मने आश्चर्य थाय छे के भगवाने जन्मदानी साथे ज तेमना बाळकनो त्याग कर्यो। निर्जन वनमां असहाय पुत्र ने कोणे संभाळ्यो अने ते नाना सरखा बाळक ने वाघ सिंह वगैरे हिंसक पशुओं केम उठावी न गया, तेनु कारण कहो। व्यास जी कहे छे, राजन, जे समय भगवान लक्ष्मीनारायण ते स्थान छोड़ीने गया के तरत चंपक नामनो एक विद्याधर ते आवी पहुंच्यो। तेनी साथे मदनालसा नामनी तेमनी सुंदर पत्नी पण हती। तेओ बन्ने फरता फरता रथ पर बेसीने त्यां आवी गया। तेमणे जोयुं के एक दिव्य बाळक जमीन पर पड़ेलू छे, तेनी पासे कोई देखातुं नथी। बाळक देवकुमार जेवो छे, ते आनंदपूर्वक रमी रह्यो हतो। चंपके रथमांथी उतरीने तरत ते बाळकने उठावी लीधुं। कोई दरिद्र व्यक्तिने पारसमणी मळे अने तेने जेटलो आनंद थाय तेटलो तेने आनंद थयो। कामदेव जेवा मनोहर अने तरतमां जन्मेला ते बाळकने उठावीने चंपके तेनी पत्नी मदनालसाने आप्यो। मदनालसा ते बाळकने जोई खूब हर्ष पामी, तेने छाती पर लई बाळकनु मुख चूमवा लागी। हे भरतवंशी राजा, प्रसन्नतापूर्वक ते बाळकने पोतानो पुत्र मानी तेने खोळामां लई लीधो अने बन्ने रथमां बेसी गया। बाळक मदनालसाना खोळामां ते हतो त्यारे तेणे तेना पति चंपकने पूछ्यू, पतिदेव, आ बाळक कोनो छे અને કોણે વનમાં છોડી દીધો છે? માનો ને માનો, ભગવાન શંકરે જ મને આ પુત્ર આપ્યો છે. ચંપકે કહ્યું, પ્રિયા, ઇન્દ્ર સર્વજ્ઞ મહાપુરુષ છે. હું હમણાં તેમને જઈને પૂછું છું કે આ બાળક દેવતા છે, દાનવ છે કે ગંધર્વ છે. તેમની આજ્ઞા લઈને જ આ વનમાંથી મળેલા બાળકને હું પુત્ર બનાવીશ. મારા માનવા પ્રમાણે ઇન્દ્રને પૂછ્યા વગર કોઈ પણ કાર્ય કરવું ઉચિત નથી. આ પ્રમાણે કહીને ચંપક તેની સ્ત્રી અને બાળક સાથે તરત અમરાવતી તરફ પ્રસ્થાન કરી ગયો. હર્ષને લીધે પ્રફુલ્લ નેત્રવાળો તે બાળક સાથે ઇન્દ્ર પાસે પહોંચીને ઇન્દ્રના ચરણોમાં મસ્તક ઝુકાવી પ્રણામ કરી બાળકને તેમના ચરણોમાં મૂકીને હાથ જોડીને બેસી ગયો. થોડીવાર પછી તેણે ઇન્દ્રને પૂછ્યું, દેવેશ્વર, યમુના અને તમસાના પવિત્ર સંગમ સ્થાનેથી આ કામદેવ જેવી કાંતિવાળો બાળક મને મળ્યો છે. સચિપતિ, આ બાળક આ કોનો બાળક છે અને ત્યાં શા માટે ત્યાં છોડી દેવામાં આવ્યો છે? આપની આજ્ઞા હોય તો હું આ બાળકને મારો પુત્ર બનાવું. આ સુંદર બાળક મારી પત્નીને પણ અતિશય પ્રિય છે. ધર્મશાસ્ત્રમાં એવું લખ્યું છે કે અન્યના પુત્રને પણ પુત્ર બનાવી શકાય છે. ઇન્દ્રે કહ્યું, મહાભાગ્યશાળી, આ બાળક અશ્વરૂપધારી ભગવાન વિષ્ણુનો પુત્ર છે. તેની માતા સ્વયં ભગવતી લક્ષ્મી દેવી છે. આ પરમ તપસ્વી બાળકનું નામ હૈહય છે. યયાતિના વંશજ અને અત્યંત ધાર્મિક રાજા તુર્વસુને તેઓ આ બાળકના પુત્ર રૂપે આપવા ઈચ્છતા હતા. ભગવાન શ્રી હરિ તેમને પુત્ર પ્રાપ્તિ માટે હમણાં પવિત્ર તીર્થમાં જવાની આજ્ઞા આપશે. ભગવાનની આજ્ઞાથી રાજા તુર્વસુ ત્યાં પહોંચે તે પહેલાં જ તમે આ બાળકને લઈને ત્યાં પહોંચી જાઓ અને બાળકને ત્યાં મૂકી દો. મોડું કરવું યોગ્ય નથી, કારણ કે બાળક નહીં મળે તો રાજા તુર્વસુ અત્યંત દુઃખી થઈ જશે. ભૂમંડળ પર આ બાળક એકવીર નામથી પ્રસિદ્ધ થશે. વ્યાસજી કહે છે, રાજન, દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને ચંપક તે જ ક્ષણે બાળકને લઈને ત્યાંથી નીકળી ગયો અને તેને જ્યાંથી લીધો હતો ત્યાં જઈને મૂકી દીધો. પછી વિમાનમાં બેસીને તે તેના ઘેર ચાલી ગયો. તે જ વખતે જગદગુરુ ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે વિમાનમાં બેસીને તપ કરી રહેલા રાજા પાસે પધાર્યા. રાજા હરિવર્માએ જોયું ભગવાન વિષ્ણુ વિમાનમાંથી ઉતરી રહ્યા છે. હવે રાજાના હર્ષનો પાર ન રહ્યો. તેણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા. દંડવત કરી રહેલા રાજાને ભગવાને આશ્વાસન આપ્યું અને કહ્યું, વત્સ, ઉઠો. રાજા હરિવર્માએ ભગવાનની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. દેવેશ્વર અખિલ લોક પ્રભો કૃપાસાગર જગદગુરુ રમેશ, મારા જેવા અજ્ઞાની મનુષ્ય માટે આપના દર્શન ખરેખર દુર્લભ હતા, કારણ કે યોગીઓ પણ આપના દર્શન કરી શકતા નથી. જેની કામનાઓ શાંત થઈ ગઈ છે તથા જે વિષયોથી સદા વિરક્ત છે તેમને જ આપના દર્શન સુલભ છે. ભગવાન, અનંત દેવ દેવ હું માત્ર આશા રાખીને બેઠો હતો, પરંતુ આપના દર્શનનો અધિકારી ન બનતો. આ પ્રમાણે હરિવર્મા રાજાએ સ્તુતિ કરવાથી ભગવાન વિષ્ણુએ અમૃતમય વાણીથી કહ્યું, રાજન, હું તમારી તપસ્યાથી અતિશય પ્રસન્ન છું. તમને તમારી ઈચ્છા પ્રમાણેનું વરદાન આપું છું, તેનો સ્વીકાર કરો. ભગવાન શ્રી હરિ રાજા હરિવર્માની સામે ઉભા હતા. રાજાએ તેમના ચરણોમાં માથું નમાવીને કહ્યું, મુરારી, મેં પુત્ર માટે તપ કર્યું છે, આપના જેવો પુત્ર મને આપવાની કૃપા કરો. રાજા હરિવર્માની પ્રાર્થના સાંભળીને દેવાધિદેવ ભગવાન શ્રી વિષ્ણુએ તેમને કહ્યું, યયાતિ નંદન, તમે યમુના અને તમસા નદીના પવિત્ર સંગમ તીર્થ પર હમણાં જ ચાલ્યા જાઓ. તમે ઈચ્છો છો તેવો જ પુત્ર મેં ત્યાં રાખી મૂક્યો છે. રાજન, મારા પુત્રમાં અપાર બળ છે. સ્વયં લક્ષ્મી તેના માતા છે. તમારા માટે જ તેને ઉત્પન્ન કર્યો હોય તમે તેનો સ્વીકાર કરો. ભગવાન વિષ્ણુની વાણી અત્યંત મધુર હતી. તે સાંભળીને રાજા અતિશય પ્રસન્ન થઈ ગયા. ભગવાન વરદાન આપીને લક્ષ્મીજી સાથે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનના અંતર ધ્યાન થયા પછી હરિવર્મા રાજા પ્રસન્નતાપૂર્વક રથ પર બેસીને જે બાળક હતો ત્યાં ગયા. ભગવાનના મુખેથી બાળક વિશે તે સાંભળી ચૂક્યા હતા. રાજાએ ત્યાં જઈને જમીન પર રમી રહેલા તે મનોહર બાળકને જોયો. તે તેના પગનો અંગૂઠો પકડીને ચૂસી રહ્યો હતો. તે કામદેવ જેવો સુંદર હતો. લક્ષ્મીના ઉદરથી જન્મેલો તે બાળક ભગવાન વિષ્ણુનો અંશ હતો. ભગવાન શ્રી હરિ જેવી તેનામાં શક્તિ હતી. હરિવર્માની આંખો તેને જોઈને ખીલી ઉઠી. અત્યંત લાગણીથી રાજાએ તે બાળકને ઉપાડી લીધો અને પ્રસન્નતાપૂર્વક માથું સૂંઘ્યું. તેને ખોળામાં લઈને તેનું મુખ જોતા રાજાની આંખોમાંથી પ્રેમાશ્રુ સરી પડ્યા. રાજાએ તે બાળકને કહ્યું, પુત્ર, માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તું અમને મળ્યો છે. નરકની યાતનાના ભયથી ઉગારવા માટે મેં તારા જેવા પુત્ર માટે પૂરા 100 વર્ષ સુધી કઠોર તપ કર્યું. ત્યારે લક્ષ્મીપતિ ભગવાન નારાયણે સાંસારિક સુખ ભોગવવા માટે તને પુત્ર રૂપે મને આપ્યો છે. લક્ષ્મીજી તારા માતા છે. તેમણે જન્મ આપીને મારા માટે તને અહીં છોડીને તેઓ ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠ પધારી ગયા. તે માતાને ધન્યવાદ છે જે તારા જેવા હસમુખા બાળકને ખોળામાં લઈને આનંદ લૂંટશે. પુત્ર, તું સંસાર સાગરથી પાર થવા માટે નૌકા રૂપ છે. ભગવાન નારાયણ તારા પિતા છે. આ પ્રમાણે કહીને રાજા હરિવર્મા પ્રસન્નતાપૂર્વક તે પુત્રને લઈને તેના ઘેર ગયા. રાજા નગર પાસે પહોંચ્યા ત્યારે તેમના મંત્રીઓ અને પ્રજાજનો તેમનું સામૈયું કરવા તૈયાર થયા. પુરોહિતને સાથે લઈ ભેટની સામગ્રી સાથે તથા સૂત, બંદીજનો અને ગાયક વૃંદને લઈને રાજાની સામે જઈને સામૈયું કર્યું. રાજાએ પણ બધાની ઉપર દ્રષ્ટિ નાખી સૌનું સ્વાગત કર્યું. પ્રજાજનો રાજાનું યથોચિત સ્વાગત કરવા તૈયાર હતા. રાજાએ જ્યારે પુત્ર સાથે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રજાજનો દ્વારા તેમના પર ડાંગર અને પુષ્પો વરસાવ્યા. પ્રજા દ્વારા સન્માન પામી રાજા મંત્રીઓ સાથે મહેલમાં ગયા. રાજાએ સહર્ષ તે પુત્રને રાણીને સોંપી દીધો. તરતનો જન્મેલો તે પુત્ર કામદેવ જેવો લાગતો હતો. રાજા હરિવર્માના રાણી પણ સાધ્વી સ્ત્રી હતા. તેમણે અભિનવ તદ્દન નવા પુત્રને ખોળામાં લીધો અને રાજાને પૂછ્યું, મહારાજ, કામદેવ જેવો રૂપાળો આ સુજન્મા ઉત્તમ જન્મવાળો બાળક તમને ક્યાંથી પ્રાપ્ત થયો? પતિદેવ, આ પુત્ર તમને કોણે આપ્યો તે મને તરત કહેવાની કૃપા કરો. આ બાળકે મારું મન હરી લીધું છે. રાજાએ અત્યંત આનંદ સાથે રાણીને કહ્યું, પ્રિય, ભગવાન લક્ષ્મીનારાયણે મને આ પુત્ર આપ્યો છે. હે ચપળ નેત્રોવાળી, આ મહાન શક્તિશાળી પુત્રના જનેતા સાક્ષાત ભગવતીજી ભગવતી લક્ષ્મીજી છે. ભગવાન વિષ્ણુના અંશથી આનું પ્રાગટ્ય થયું છે. પુત્ર પ્રાપ્ત કરીને રાણી અતિ આનંદ મગ્ન થઈ ગયા. રાજાએ પુત્ર પ્રાપ્તિ નિમિત્તે મોટો ઉત્સવ કર્યો. યાચકોને ઉદાર હાથે દાન આપ્યું, ગીતો ગવડાવ્યા અને વાજિંત્રો વગાડાવ્યા. રાજાએ આ પુત્રનું નામ એકવીર રાખ્યું. રાજા હરિવર્મા ઇન્દ્ર જેવા પરાક્રમી હતા. વિષ્ણુ જેવા ગુણવાળો પુત્ર પ્રાપ્ત કરીને તે અત્યંત પ્રસન્ન થયા. હવે પિતૃ ઋણથી મુક્ત થઈ તેઓ આનંદથી સમય વ્યતીત કરવા લાગ્યા. આ પ્રમાણે સમસ્ત દેવોના દેવ ભગવાન નારાયણની કૃપાથી સર્વગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત કરીને ઇન્દ્ર જેવા પરાક્રમી મહારાજ હરિવર્મા તેમના પત્ની સાથે અનેક પ્રકારના સુખો ભોગવતા આનંદનો અનુભવ કરવા લાગ્યા. વ્યાસજી કહે છે, રાજન, પછી રાજા હરિવર્માએ બાળકના જાતકર્માદિ સંસ્કાર કર્યા અને તેના લાલન પાલનની સંપૂર્ણ વ્યવસ્થા કરી. બાળક મોટો થવા લાગ્યો. રાજા પુત્રને પ્રાપ્ત કરીને પુત્રથી મળતા સાંસારિક સુખ, પુત્ર સુખ અને પિતૃઓનું ઋણ જેવા મનુષ્યો પર રહેતા ઋણમાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરવા લાગ્યા. છઠ્ઠા મહિને બાળકનો વિધિપૂર્વક અન્નપ્રાશન સંસ્કાર કરાવી ત્રીજા વર્ષે મુંડન સંસ્કાર કરાવ્યો. દરેક સંસ્કાર વખતે બ્રાહ્મણોનું આદર સાથે પૂજન કરી ગાયો વગેરેનું દાન આપ્યું અને યાચકોને પણ સંતુષ્ટ કર્યા. 11મા વર્ષે બાળકના યજ્ઞોપવિત સંસ્કાર કરાવી તેને ધનુર્વેદનો અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરી. ધનુર્વિદ્યા શીખી લીધા પછી એકવીરને બધી રીતે યોગ્ય સમજીને રાજાએ તેનો રાજ્યાભિષેક કરવાનો નિશ્ચય કર્યો. પુષ્ય નક્ષત્ર અને યોગ બળ જોઈને રાજ્યાભિષેકની સામગ્રી એકત્ર કરાવી વેદ શાસ્ત્રના પારંગત બ્રાહ્મણોને આમંત્રિત કરીને વિધિ પ્રમાણે તે પુત્રનો રાજગાદી પર અભિષેક કરાવ્યો. આ શુભ પ્રસંગે રાજાએ સ્વયં તીર્થો અને સમુદ્રના પવિત્ર જળથી રાજકુમારનો અભિષેક કરી બ્રાહ્મણોને દાન આપીને એકવીરને રાજગાદી પર બેસાડ્યો. પુત્રને રાજ્ય સોંપી મંત્રીઓની નિયુક્તિ કરીને રાજા હરિવર્મા તેમની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. ઇન્દ્રિયોને પૂર્ણ રીતે વશમાં કરીને રાજા તેમની પત્ની સાથે મૈનાક પર્વત પર ત્રીજી અવસ્થા વાનપ્રસ્થાશ્રમ ગુજારવા લાગ્યા. વૃક્ષના પાંદડા અને ફળાહાર કરીને નિરંતર ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા. પ્રારબ્ધ કર્મ સમાપ્ત થતા પત્ની સાથે રાજા પંચ મહાભૂતના શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં સિદ્ધાવ્યા. પિતાશ્રીનો સ્વર્ગવાસ થઈ ગયો તેવું જાણીને હે હે એકવીર રાજકુમારે વૈદિક વિધિ પ્રમાણે તેમની ઉત્તર ક્રિયા કરી. પિતાની બધી ક્રિયાઓ સંપન્ન કરીને તે બુદ્ધિમાન રાજકુમાર પિતાએ આપેલા રાજ્ય પર શાસન કરવા લાગ્યો. એકવીર અત્યંત ધર્માત્મા રાજપુરુષ હતો. એકવીરને સર્વોત્તમ રાજ્ય પ્રાપ્ત થવાથી અનેક પ્રકારના ભોગો સુલભ બની ગયા. મંત્રીઓ પણ તેનો અત્યંત આદર કરતા હતા. એકવાર પ્રતાપી રાજા એકવીર કેટલાક મંત્રી કુમારો સાથે ઘોડા પર બેસી ગંગા કિનારે ગયો. ત્યાં ફૂલફળોથી ભરપૂર અનેક સુંદર વૃક્ષો જોવામાં આવ્યા. કોયલોનો ટહુકાર અને ભમરાઓના ગુંજનથી તે વૃક્ષો અત્યંત શોભતા હતા. ત્યાં મુનિઓના અનેક આશ્રમોમાં વેદ ધ્વનિ થઈ રહ્યો હતો. હવનના ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું. આજુબાજુમાં હરણના બચ્ચા છલાંગો મારી રહ્યા હતા. પાકેલી ડાંગરની અનેક ક્યારીઓ હતો કારીઓ હતી. ગોવાળણો તે ક્યારીઓની રખવાળી કરતી હતી. ખીલેલા ભરપૂર કમળોથી શોભતા અનેક મનમોહક સરોવરો ત્યાં દ્રષ્ટિગોચર થતા હતા. અશોક, ચંપો, ફણસ, બોરસલ્લી, તિલક, લીમડો, પારિજાત, સાગ, તાલ, તમાલ વગેરે વૃક્ષો પણ ત્યાં હતા. થોડે દૂર આગળ વધ્યા ત્યાં તેમણે એક ખીલેલું કમળ જોયું. તે કમળમાંથી અત્યંત તીવ્ર સુગંધ આવી રહી હતી. રાજા એકવીરે જોયું કે ત્યાં જળના દક્ષિણ ભાગમાં કમળના જેવા નેત્રોવાળી એક સુંદર કન્યા રુદન કરતી હતી. તેના શરીરની કાંતિ સુવર્ણ જેવી હતી. તેના માથા પર સુંદર કેશ એટલે વાળ હતા. શંખના આકારની સુંદર ડોક હતી. પાકેલા ઘીલોડા જેવા હોઠવાળી તે કન્યાની પાતળી કમર હતી. સુંદર નાકવાળી અને સર્વાંગ સુંદર તે કન્યા તેની સખીથી દૂર થઈને ખૂબ જ દુઃખ સાથે વિલાપ કરીને આંખોમાંથી આંસુ વહાવતી ટીટોળીની જેમ રડી રહી હતી. આ રીતે રડતી કન્યાને જોઈને રાજા એકવીરે તેના દુઃખનું કારણ પૂછ્યું. હે સુંદર નાકવાળી, તું જણાવ કે તું કોણ છે? હે સુંદર મુખવાળી, તારા પિતા કોણ છે? સુંદરી, કહે તો ખરી, તું કોઈ ગંધર્વ કે દેવકન્યા તો નથી? તું શા માટે રડે છે? હે બાળા, તું અહીં એકલી કેમ ઊભી છે? હે કોયલ જેવા સ્વરવાળી, તને અહીં કોણે છોડી દીધી છે? તારા પતિદેવ અથવા પિતા અત્યારે ક્યાં છે? તું મારી સામે તારું દુઃખ જણાવવાની કૃપા કર, હું તારું દુઃખ દૂર કરવા તૈયાર છું. હે નાજુક અંગવાળી, મારા રાજ્યમાં કોઈને ચોરોથી રાક્ષસોથી કે અન્ય કોઈ પ્રકારના દુઃખની પીડા સતાવતી નથી. હું આ પૃથ્વીનો રાજા છું. મારા શાસનકાળમાં કોઈ ભયંકર ઉત્પાતો થવા સંભવ નથી. કોઈને વાઘ અથવા સિંહનો પણ ભય નથી. હે સુંદર સાથળો વાળી, અસહાય બનીને તું કેમ વિલાપ કરે છે? તને શું દુઃખ છે મને જણાવ. હે સુંદરી, જગતમાં પ્રાણીઓના દૈવિક દેવતાઓ દ્વારા અને માનુષિક મનુષ્યો દ્વારા અતિ કઠોર દુઃખોને દૂર કરવા તે મારું મુખ્ય કાર્ય છે. હું આ અદ્ભુત વ્રતનું સભાનતાથી પાલન કરું છું. હે વિશાળ નેત્રોવાળી, જણાવ તારી માનસિક ચિંતા અવશ્ય દૂર કરીશ. આ પ્રમાણે રાજા એકવીરની વાત સાંભળીને તે મધુર સ્વરવાળી કન્યાએ તેમને કહ્યું, રાજેન્દ્ર સાંભળો, મારા દુઃખનું કારણ જણાવું છું. રાજન, દુઃખ વિના માણસ શા માટે રડે? હે મહાબાહુ, હું મારા રડવાનું કારણ બતાવું છું. આપના રાજ્યની બહાર એક પરમ ધાર્મિક રેભ્ય નામના રાજા છે. તેમની સ્ત્રીનું નામ રુક્મરેખા છે. રાજાને કોઈ સંતાન નથી. તેમના પત્ની રુક્મરેખા સુંદર, રૂપવાન, ચતુર, પતિવ્રતા અને બધા જ શુભ લક્ષણોથી સંપન્ન છે. પરંતુ પુત્રના અભાવથી દુઃખી થઈને તેમણે રેબ્ય રાજાને કહ્યું, હે સ્વામીનાથ, મારા જીવનનું શું પ્રયોજન છે? મારા વ્યર્થ જીવનને ધિક્કાર છે, કારણ કે સંતાનહીન વંધ્યા સ્ત્રી જગતમાં ક્યારેય સુખી થઈ શકતી નથી. આ પ્રમાણે પત્નીની પ્રેરણાથી રેબ્ય રાજા ઉત્તમ એવો પુત્રષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયા. તેમણે યજ્ઞના વિશેષજ્ઞ બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું. પુત્રની ઈચ્છાથી તે રાજાએ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ખૂબ ધન દાનમાં આપ્યું. યજ્ઞમાં સતત ઘીની આહુતિઓ અપાઈ રહી હતી ત્યારે અત્યંત પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓમાંથી યજ્ઞાગ્નિમાંથી એક સુંદર અંગવાળી અને શુભ લક્ષણો વાળી કન્યા નીકળી. તેને બ્રાહ્મણો અગ્નિકુંડમાંથી લઈને તેમની પાસે બેસાડી અને રેબ્ય રાજાને કહ્યું, રાજન, આ પુત્રીનો સ્વીકાર કરો. આ કન્યા બધા જ ઉત્તમ લક્ષણો વાળી છે. આ કન્યા યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થઈ છે. આ કન્યા મણિઓની માળા જેવી દેખાય છે. આ કન્યા એકાવલી નામથી પ્રખ્યાત થશે. રાજ, પુત્ર સમાન આ કન્યાને પ્રાપ્ત કરી તમે સુખી થાઓ. રાજેન્દ્ર, ભગવાન વિષ્ણુએ તમને આ કન્યા આપી છે. આ કન્યાને પ્રાપ્ત કરીને સંતોષ માનવો તમારા માટે કલ્યાણકારી થશે. હોમ કરનારા બ્રાહ્મણોની વાત સાંભળીને રેબ્ય રાજાએ તે કન્યા સામે જોયું અને અત્યંત પ્રસન્ન થઈ તેને ખોળામાં બેસાડીને પછી તેમના પત્ની રૂકમરેખાને સોંપી દીધી. કન્યા સોંપતી વખતે તેમણે કહ્યું, હે સુંદર ભાગ્યવાળી, તમે આ કન્યાનો પુત્રી રૂપે સ્વીકાર કરો. મનને મુગ્ધ કરનારી તે કન્યાની આંખો કમળ જેવી સુંદર હતી. તેને પ્રાપ્ત કરીને રાણી રૂકમરેખાને અતિ આનંદ થયો. તેમને પુત્ર પ્રાપ્ત થયા જેવો આનંદ થયો. જાત કર્મ વગેરે બધા શુભ અને માંગલિક સંસ્કારો વિધિ પ્રમાણે કરાવ્યા. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે રાજાએ બ્રાહ્મણોને ઉદારતાથી સારી સારી વસ્તુઓ દક્ષિણામાં આપી વિદાય કર્યા. રેબે રાજાને અપાર હર્ષ થયો. ચતુર પુત્રથી માતાને જેમ રોજબરોજ હર્ષ થાય તેવો જ હર્ષ રાણીને થવા લાગ્યો. રાજાએ પુત્ર જન્મ જેવો જ ઉત્સવ મનાવ્યો. તેમના મનમાં પુત્રી અને પુત્રમાં લેશ માત્ર ભેદ નથી. તેઓ પુત્રીને અત્યંત સ્નેહથી ઉછેરવા લાગ્યા. હે ઉત્તમ બુદ્ધિવાળા, હું તે રેબ્ય રાજાના મંત્રીનું કન્યા છું. મારું નામ યશોવતી છે. હું અને એકાવલી બંને સરખી ઉંમરની છીએ. રેબ્ય રાજાએ મને રાજકુમારી સાથે રમવા માટે તેની સખી બનાવી હતી. એકાવલી હંમેશા મારા સાથે રમતી હતી. અમે બંને રાત દિવસ ગમે ત્યાં ફર્યા કરતા હતા. એકાવલીને જ્યાં સુગંધિત કમળ જોવા મળતા તે ત્યાં ચાલી જતી હતી. બીજે તેને ક્યાંય ગમતું ન હતું. એકવાર ગંગા કિનારે દૂર દૂર કમળો ખીલ્યા હતા. રાજકુમારી સખીઓને લઈને મારી સાથે ત્યાં ચાલી ગઈ. ત્યારે મેં મહારાજ રેબ્યને કહ્યું, રાજન, આપની લાડલી પુત્રી એકાવલી કમળોને જોઈને ખૂબ દૂર નિર્જન વનમાં ચાલી જાય છે. તેથી રેબ્ય રાજાએ એકાવલીને દૂર જવાની ના પાડી દીધી. સાથે સાથે તેમણે તેમના મહેલમાં જ ઘણા સરોવરો તૈયાર કરાવ્યા અને તેમાં કમળો ઉગાડ્યા. કમળ ખીલી ગયા. તે કમળો પર ભમરાઓ ગુંજવા લાગ્યા. આમ છતાં કમળો પ્રત્યે આસક્તિ હોવાને કારણે રાજકુમારી બહાર ચાલી જતી હતી. ત્યારે રાજા રેભ્યના આદેશથી કેટલાક શસ્ત્રધારી રક્ષકો તેની સાથે જતા હતા. હું અને બીજી સખીઓ પણ સાથે જતી હતી. આ પ્રમાણે તે સુંદર રાજકુમારી મનોરંજન માટે ગંગા કિનારે હંમેશા આવ્યા કરતી હતી. અધ્યાય 20-21 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.